વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 56મો સર્ગ. સીતાએ શ્રીરામ પ્રત્યે પોતાનો અનન્ય અનુરાગ દેખાડીને રાવણને તતડાવો તથા રાવણની આજ્ઞાથી રાક્ષસીઓએ એમને અશોક વાટિકામાં લઈ જઈને બીવડાવવા. રાવણ નામ કહેવાથી શોકથી કષ્ટ વેઠતી વિદેહ રાજકુમારી સીતાએ વચ્ચે તણખલાને આડમાં રાખીને એ નિશાચરને નિર્ભય થઈને કહ્યું, મહારાજ દશરથ ધર્મના અચળ સેતુ સમાન હતા. તેઓ પોતાની સત્ય પ્રતિજ્ઞા માટે વિશ્વમાં વિખ્યાત હતા. એમના પુત્ર જે રઘુવર શ્રી રામચંદ્રજી છે, તેઓ પણ પોતાના ધર્માત્માપણા માટે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. એમની ભુજાઓ લાંબી અને આંખો મોટી મોટી છે. એ જ મારા આરાધ્ય દેવ અને પતિ છે. એમનો જન્મ ઈશ્વકો કુળમાં થયો છે. એમના ખંભા સિંહ જેવા અને તેજ મહાન છે. તેઓ પોતાના ભાઈ લક્ષ્મણની સાથે આવીને તારા પ્રાણનો વિનાશ કરી નાખશે. જો તે એમની સામે બળપૂર્વક મારું અપહરણ કર્યું હોત તો પોતાના ભાઈ ખરની જેમ જનસ્થાનના યુદ્ધસ્થળમાં જ હણાઈને તું કાયમ માટે પોઢી ગયો હોત. તે જે આ ઘોર રૂપ લેનારા મહાબળવાન રાક્ષસોની વાત કરી છે, શ્રીરામ સામે જતા જ એ બધાનું વિષ મદ ઉતરી જશે. જેમ ગરુડની પાસે બધા સર્પો વિષની પ્રભાવથી રહિત થઈ જાય છે, જેમ ઉછળતી ગંગાના તરંગો પોતાના તટને તોડી નાખે છે, એ જ રીતે શ્રીરામના ધનુષ્યની દોરીથી છૂટેલા સોનું જડેલા બાણ તારા શરીરને છિન્ન ભિન્ન કરી નાખશે. રાવણ, તું અસુરો અથવા દેવતાઓથી જો અવધ્ય છે તો સંભવ છે તેઓ તને મારી ન શકે, પરંતુ ભગવાન શ્રીરામની સાથે આ મહાન વેર બાંધીને તું કોઈ રીતે જીવતો બચી નહીં શકે. શ્રી રઘુનાથજી અતિ બળવાન છે. એ તારા શેષ જીવનનો અંત આણી દેશે. ઈપમાં બંધાયેલા પશુની જેમ તારું જીવન દુર્લભ બની જશે. રાક્ષસ, જો શ્રીરામચંદ્રજી પોતાની ક્રોધભરી દ્રષ્ટિથી તને જોઈ લે તો તું હમણાં એ રીતે બળીને ભસ્મ થઈ જઈશ, જેમ ભગવાન શંકરે કામદેવને ભસ્મ કર્યો હતો. જે આકાશમાંથી ચંદ્રમાને ધરતી પર પાડવાની કે નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે, અથવા જે સમુદ્રને પણ સૂકવી નાખી શકે છે, એ ભગવાન શ્રીરામ અહીં પહોંચીને સીતાને પણ છોડાવી શકે છે. તું સમજી લે કે તારા પ્રાણ હવે ચાલ્યા ગયા, તારી રાજ્ય લક્ષ્મી નષ્ટ થઈ ગઈ, તારા બળ અને ઇન્દ્રિયોનો પણ નાશ થઈ ગયો, અને તારા જ પાપના કારણે તારી આ લંકા પણ હવે વિધવા થઈ જશે. તારું આ પાપ કર્મ તને ભવિષ્યમાં સુખ ભોગવવા નહીં દે, કેમ કે તે મને બળપૂર્વક પતિથી વિખૂટી પાડી છે. મારા સ્વામી તેજસ્વી છે અને મારા દિયરની સાથે પોતાના જ પરાક્રમ પર વિશ્વાસ રાખીને સુના દંડકરણમાં નિર્ભયતાપૂર્વક નિવાસ કરે છે. તેઓ યુદ્ધમાં બાણ વર્ષા કરીને તારા શરીરમાંથી બળ, પરાક્રમ, ઘમંડ અને ઉદ્ધતાએ ભરી આચરણને કાઢી નાખશે. જ્યારે કાળની પ્રેરણાથી પ્રાણીઓને વિનાશ નજીક આવે છે, એ સમયે મૃત્યુને અધીન થયેલા જીવો દરેક કાર્યમાં પ્રમાદ કરવા લાગે છે. અધમ નિશાચર, મારું અપહરણ કરવાના કારણે તારા માટે પણ એ જ સમય આવી પહોંચ્યો છે. તારા પોતાના માટે, સગળા રાક્ષસો માટે તથા અંતપુર માટે પણ વિનાશની ઘડી આવી પહોંચી છે. યજ્ઞશાળાની વચ્ચેની વેદી પર જે દ્વિજાતિઓના મંત્રો દ્વારા પવિત્ર કરવામાં આવી હોય છે તથા જેને સ્ત્રુવા વગેરે યજ્ઞપાત્રો સુશોભિત કરે છે, ચાંડાળ પોતાનો પગ મૂકી શકતો નથી, તે જ રીતે હું નૃત્ય ધર્મપરાયણ ભગવાન શ્રીરામના ધર્મપત્ની છું તથા દૃઢતાપૂર્વક પાતિવ્રત્ય ધર્મનું પાલન કરું છું. તેથી યજ્ઞવેદી જેવી છું અને રાક્ષસ અધમ, તું મહાપાપી છે, તેથી ચાંડાળ જેવો છે, માટે મારો સ્પર્શ કરી શકતો નથી. જે હંમેશા કમળના સમૂહોમાં રાજહંસની સાથે ક્રીડા કરે છે, એ હંસી તણખલામાં રહેનારા મદગુ જળકાક તરફ કઈ રીતે દ્રષ્ટિપાત કરશે? રાક્ષસ, તું આ સંજ્ઞા શૂન્ય જળ શરીરને બાંધીને રાખી લે અથવા કાપી નાખ, હું પોતે જ આ શરીર અને જીવનને રાખવા ઈચ્છતી નથી. હું આ ભૂતળ પર નિંદા અથવા કલંક આપનારું કોઈ કાર્ય કરી શકતી નથી. રાવણને ક્રોધપૂર્વક આવા કઠોર વચન કહીને વિદેહકુમારી જાનકી ચૂપ થઈ ગયા. એ ત્યાં પછી કાંઈ ના બોલ્યા. સીતાના આવા કઠોર વચન રૂવાડા ઊભા કરી દેનારા હતા. એ સાંભળીને રાવણે એમને ભય દેખાડનારી વાત કહી. મનોહર હાસ્યની ભામિની મિથિલેશ કુમારી, મારી વાત સાંભળો. હું તમને 12 મહિનાનો સમય આપું છું. આ સમયગાળામાં જો તમે સ્વેચ્છાપૂર્વક મારી પાસે નહીં આવો, તો મારા રસોઈયા સવારનું શિરોમણ તૈયાર કરવા માટે તમારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશે. સીતાને આવી કઠોર વાત કહીને ક્ષત્રિયોને રડાવનાર રાવણે ક્રોધ કરીને રાક્ષસીઓને આમ કહ્યું. પોતાના વિકરાળ રૂપના કારણે ભયંકર દેખાનારી તથા રક્ત માંસનો આહાર કરનારી રાક્ષસીઓ, તમે બધી ઝડપથી આ સીતાના અહંકારને દૂર કરો. રાવણ નામ કહેતા જ એ ભયંકર દેખાનારી અત્યંત ઘોર રાક્ષસીઓ હાથ જોડીને મૈથલીની ચારે બાજુથી ઘેરીને ઊભી રહી ગઈ. ત્યારે રાજા રાવણ પોતાના પગની પછડાટથી ધરતીને વિદીર્ણ કરતો હોય એમ બે ચાર ડગલા ચાલ્યો અને પછી એ ભયાનક રાક્ષસોને કહેવા લાગ્યો. નિશાચર્યો, તમે બધી મિથિલેશ કુમારી સીતાને અશોક વાટિકામાં લઈ જાઓ અને ચારે બાજુથી ઘેરીને ત્યાં ગુડ ભાવે એની રક્ષા કરતી રહો. ત્યાં પહેલાં તો હોકાટા પડકારા કરીને એને બીવડાવજો, પછી મીઠા મીઠા શબ્દોથી સમજાવીને જંગલની હાથણીની જેમ આ મિથિલેશ કુમારીને તમે બધી વશમાં લાવવાનો પ્રયત્ન કરજો. રાવણના આવા આદેશથી એ રાક્ષસીઓ મૈથિલીને સાથે લઈને અશોક વાટિકામાં ચાલી ગઈ. આ વાટિકા સમસ્ત કામનાઓને ફળરૂપે પ્રદાન કરનારા કલ્પવૃક્ષો તથા જાત જાતના ફળફૂલવાળા અનેક વૃક્ષોથી ભરેલી હતી તથા સદા મદમત રહેનારા પક્ષીઓ એમાં રહેતા હતા. પરંતુ ત્યાં ગયા પછી મિથિલેશ કુમારી જાનકીના અંગે અંગમાં શોક વ્યાપી ગયો. રાક્ષસીઓના વશમાં પડીને એમની દશા વાઘણોની વચ્ચે ઘેરાયેલી હરણી જેવી થઈ ગઈ હતી. અત્યંત શોકમાં ડૂબેલા મિથિલેશ નંદની જાનકીને જાળમાં ફસાયેલી હરણીની જેમ ભયભીત થઈને ક્ષણભર માટે પણ ચેન પડતું ન હતું. વિકરાળ રૂપ અને નેત્રોવાળી રાક્ષસીઓ દ્વારા અપાતી વારંવારની ધમકીના કારણે મિથિલેશ કુમારી સીતાને ત્યાં શાંતિ ન મળી. તેઓ ભય અને શોકથી વ્યથિત થઈને પ્રિયતમ પતિ અને દિયરનું સ્મરણ કરતા રહીને અચેત જેવા થઈ ગયા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 56મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.